श्रीमद देवी भागवत स्कंद सातमो अध्याय 36। देवी द्वारा हिमालय ने ज्ञानोपदेश ब्रह्म स्वरूप नु वर्णन। श्री देवी ए कह्यू, पर्वतराज, आ प्रमाणे योग युक्त थईने मारू ब्रह्म स्वरूप आ देवी नु ध्यान करू। ध्यान सारी रीते आसन पर बेसीने निष्काम भक्ति साथे करवू जोईए। ब्रह्मनु स्वरूप शुं छे ते कहू छू। जे प्रकाश स्वरूप बधानी अत्यंत नजीक रहेलू, हृदय रूपी गुहामां रहेतु होवाथी गुहाचर नामथी जाणीतु अने महान पद अर्थात परम प्राप्य छे। जेटला पण क्रिया करवावाळा, श्वास लेवावाळा, आँखोना निमेश वगैरे क्रियावाळा प्राणी छे, તે બધા જ તે બ્રહ્મને સમર્પિત છે, તેનામાં જ સ્થિત છે, સત અસત બધું તે જ છે, તે જ બધા માટે પ્રાપ્ત કરવા યોગ્ય સર્વશ્રેષ્ઠ છે, તે સમસ્ત લોકોના જ્ઞાનથી પર છે, અર્થાત તે કોઈની બુદ્ધિથી જાણી શકાય તેમ નથી, તે પરમ પ્રકાશ સ્વરૂપ છે, જે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, જેમાં બધા લોક અને તે લોકોમાં રહેતા પ્રાણીઓ સ્થિત છે, તે જ તે અક્ષર બ્રહ્મ છે, તે જ બધાનો પ્રાણ છે, તે જ બધાની વાણી છે અને તે જ બધાનું મન છે, તે આ પરમ સત્ય અને અમૃત અવિનાશી તત્વ છે। હે સૌમ્ય, માટે મનરૂપી બાણથી વિંધવા યોગ્ય એટલે લક્ષ્યરૂપ તે ને તમે વિંધો, પ્રાપ્ત કરો। હે સૌમ્ય, ઉપનિષદોએ બતાવેલું મોટું ધનુષ લઈ ઉપાસનાથી તીક્ષ્ણ કરેલું બાણ તેમાં તાકવું અને પછી ભાવનાયુક્ત મન વડે તે બાણને ખેંચીને તે અક્ષર બ્રહ્મને જ લક્ષ્ય બનાવીને વિંધી નાખો, પ્રાપ્ત કરી લો। ઓમકાર ધનુષ છે, જીવાત્મા બાણ છે અને બ્રહ્મ તેનું લક્ષ્ય છે। બ્રહ્મ તેનું લક્ષ્ય કહ્યું છે। પ્રમાદનો ત્યાગ કરીને ખૂબ જ સાવધાનીપૂર્વક સાધનામાં જોડાઈને તેનું વેધન કરવું જોઈએ અને બાણની જેમ તેમાં તન્મય થવું જોઈએ। જે બ્રહ્મમાં સ્વર્ગ પૃથ્વી અંતરિક્ષ, સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું આકાશ, બધા જ પ્રાણીઓ સાથે ઇન્દ્રિય યુક્ત મન બુદ્ધિરૂપી અંતઃકરણ ઓતપ્રોત છે, તે એકમાત્ર પરમાત્માને જાણવા જોઈએ। બીજી બધી વાતોને છોડી દો, તે જ અમૃત સ્વરૂપ પરમાત્મા પાસે લઈ જનારો પુલ છે। સંસાર સમુદ્રમાંથી તરીને અમૃત સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરવાનું આ જ સરળ અને સુલભ સાધન છે। જે રીતે રથના ચક્રોમાં આરો એટલે કે ધરી લગાવેલો હોય છે, તે જ પ્રમાણે શરીરની બધી નાડીઓ હૃદયમાં એકત્ર છે। એ હૃદયમાં જ વિવિધ રૂપે પ્રગટ થનાર પરબ્રહ્મનો નિવાસ છે। તે અંતર્યામી અંતર્યામી રૂપે ત્યાં સ્થિત છે। તે આત્માનો ઓમના જપ સાથે ધ્યાન કરો, તેનાથી અજ્ઞાન રૂપી અંધકારને પાર કરી સંસાર સાગરને પેલે પાર જ્યાં બ્રહ્મ છે તે પ્રાપ્ત કરી શકાશે, તમારું કલ્યાણ થાઓ। જે હંમેશા જાણવા વાળો, જે બધી બાજુથી બધું જાણવા વાળો, જેનો જગતમાં મોટો મહિમા છે, તે આ બધાનો આત્મા આત્મા બ્રહ્મ બ્રહ્મલોક રૂપ દિવ્ય આકાશમાં સ્થિત છે, તે મનોમય છે, બધાના પ્રાણ અને તેનું નિયમન કરે છે, બધા પ્રાણીઓના હૃદયમાં વસીને અન્નમય સ્થૂળ શરીરમાં તે રહેલો છે। ધીર બુદ્ધિમાન પુરુષ વિજ્ઞાન દ્વારા જે આનંદ સ્વરૂપ અમૃત અવિનાશી બ્રહ્મ સર્વત્ર પ્રકાશિત છે તેને સારી રીતે જાણી લે છે। તે કાર્ય કારણરૂપ પુરુષોત્તમને જાણી લીધા પછી આ જીવની હૃદય ગ્રંથિ અવિદ્યા છૂટી જાય છે, તેના બધા સંશયો નષ્ટ થઈ જાય છે અને બધા જ શુભ અશુભ કર્મો ક્ષીણ થઈ જાય છે। તે નિર્મળ અને નિષ્કલંક બ્રહ્મ પ્રકાશમય જ્યોતિર્મય આનંદમય નામના કોષમાં રહે છે। તે શુભ્ર સફેદ હંમેશા વિશુદ્ધ અને સંપૂર્ણ પ્રકાશમય પદાર્થોનો પણ પ્રકાશક છે। તેને આત્મજ્ઞાની પુરુષો જ જાણે છે। તે સ્વપ્રકાશ રૂપ પરમ ધામમાં પરમાત્મામાં સૂર્ય ચંદ્ર કે તારા પણ પ્રકાશતા નથી કે નથી ત્યાં વીજળી પ્રકાશતી, પછી અગ્નિ તો ક્યાંથી પ્રકાશી શકે। તેના પ્રકાશિત થવાથી જ તેના પ્રકાશમાંથી બધા પ્રકાશિત થાય છે, તેના જ પ્રકાશથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. તે અમૃત સ્વરૂપ જ આગળ છે, પાછળ છે, જમણી બાજુ છે, ડાબી બાજુ છે, તે જ નીચે ઉપર બધે જ વ્યાપ્ત છે. આ બધું જ વિશ્વ બ્રહ્મ જ છે. મુંડકોપનિષદ દ્વિતીય મુંડક દ્વિતીય ખંડમાં મંત્રો જેમના તેમ છે. આવિહિ સનિહિતમ ગુહાચરમ નામ મહત્પદ મત્રે મત્રે તત સમર્પિતમ એજ તત પ્રાણ નિમિષચ યદેત જંજનાથ સદસ દ્રણે દ્રણે દ્રણ્યમ પરમ વિજ્ઞાનદ દરિષ્ટમ પ્રજાનામ યદર્મિચ મધ્ય દણો યોભણું ચમ યસ સ્મિલ્લોકાહ નિહિતા લોકિન્નશ્વ તદેત દક્ષરમ બ્રહ્મશ પ્રાણસ્તદુ વાંગ્મનઃ તદેત તત્ સત્યમ તદમૃતમ તદ્ભવે તદ્વ્યમ સૌમ્ય વિદ્ધિ ધનુર્ગૃહીત્વોપનિષદમ મહાસ્ત્રમ શરમ હ્યુપાસા નિશિતમ સદહૈત આયમ્ય તદભાગવતેન ચેતસા લક્ષ્યમ તદેવાક્ષરમ સૌમ્ય વૃદ્ધિ પ્રાણો ધનો શરહો હયત્મા બ્રહ્મ તલક્ષ્યમ ઉચ્યતે અપ્રમતેન વેદ્ધવ્યમ સર્વંતમ્યો ભવેત યસ્મિન્યો અસ્મિન્યો પૃથ્વી ચાંતરિક્ષમોતમ મનઃ સહ પ્રાણેશ્ચ સર્વેહ તમેવેકમ જાનથ આત્માન મન્યા વાચો વિમુચ થામૃતશેષ્ય સેતુ અરા ઈવ રથના ભવ સહતામ યત્ર નાશ્ય નાય્યઃ સ એષોન્તરસ્વરતે બહુધા જાયમાનઃ ઓમિત્યેવમ ધ્યાયથાત્માનમ સ્વસ્તિ વહ પારાય તમસઃ પરસ્તાત યઃ સર્વજ્ઞઃ સર્વવિદેશૈશ્ચ મહિમા ભુવિ દિવ્યે બ્રહ્મપુરે હૈશ્ચ વ્યોમન્નાત્મા પ્રતિષ્ઠિતઃ મનોમય પ્રાણ શરીર નેતા પ્રતિષ્ઠોન્નતે હૃદય સાનિધ્યાય તદ્વિજ્ઞાનેન પશ્યંતિ ધીરા આનંદ રૂપ અમૃતમ પદ્વિભાતિ વિદ્યતે વિદ્યતે હૃદય ગ્રંથિ છંદતે સર્વ સંશયાઃ શયંતે ચાસ્ય કર્માણિ તસ્મિન દ્રષ્ટે પરાવરે હરણ્યમયે પરે કોષે વિરજમ બ્રહ્મ નિષ્કલમ તચ્છુર્બ્રહ્મ જ્યોતિષામ જ્યોતિસ્ત ધ્યાદમિદો ધ્યાત્મવિદો વિદુઃ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભ્રાંતિ કુતો આયમ ગૃહ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ બ્રહ્મવેદમ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાદ બ્રહ્મ દક્ષિણ તસ્વોતરેણ અધસ્વોર્ધ્વમ ચ પ્રસૃતમ બ્રહ્મવેદમ વિશ્વમિદં વરિષ્ઠમ જે શ્રેષ્ઠ પુરુષ આ પ્રમાણે કરે છે તે જ કૃતાર્થ બને છે. તેમને બ્રહ્મની પ્રાપ્તિ થવાથી અંતકરણ નિત્ય પ્રસન્ન રહે છે. જે કોઈ પ્રકારનો શોક કરતા નથી અને તેમને કોઈ વિષયોની આકાંક્ષા રહેતી નથી. પર્વતરાજ, ભય હંમેશા બીજાનો હોય છે, તેથી દ્વૈત ભાવ ન રહેવાથી ભય રહેતો નથી. વાસ્તવિક વાત એ છે કે એવા બ્રહ્મ વેતાનો મને વિયોગ નથી અને મારો તેને વિયોગ નથી. અર્થાત તે અને હું બંને એક જ છીએ. હે પર્વત, જ્યાં આવો બ્રહ્મજ્ઞાની રહે છે ત્યાં મારા દર્શન થઈ શકે છે. હું નથી તીર્થોમાં રહેતી કે ન કૈલાસમાં કે ન વૈકુંઠમાં, હું તો મારા જ્ઞાની ભક્તોના હૃદયમાં રહું છું. જે મનુષ્ય મારા જ્ઞાની ભક્તની પૂજા કરે છે તેને મારી પૂજાથી કરોડો ગણું ફળ મળે છે. જેનું ચિત્ત સ્વરૂપ બ્રહ્મમાં લય થઈ ગયું છે તેનું કુળ પવિત્ર થઈ ગયું. તેની માં તેને જન્મ આપીને કૃતકૃત્ય થઈ ગઈ અને પૃથ્વી તેને ધારણ કરીને પુણ્યશાળી બની ગઈ. પર્વત શ્રેષ્ઠ, તમે જે બ્રહ્મજ્ઞાન સંબંધી પૂછ્યું હતું તે મેં કહી દીધું. આ જ્ઞાન ભક્તિવાળા અને સદવર્તનવાળા મોટા પુત્રને તેમજ તેવા જ ગુણવાળા શિષ્યને કહેવું, પરંતુ તે સિવાયના બીજાને કદી કહેવું નહીં. જેને ઈષ્ટદેવમાં તથા ગુરુ ઉપર શ્રેષ્ઠ ભક્તિ હોય તેવા યોગ્ય પાત્રને જ આ જ્ઞાનનો ઉપદેશ શ્રેષ્ઠ પુરુષો કરે છે. જેના દ્વારા બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવામાં આવે તેને પરમેશ્વર જ માનવા. આ જ્ઞાનનું ઋણ ચૂકવી શકાય એમ નથી, તેથી શિષ્ય સદા ગુરુનો ઋણી જ રહે છે. બ્રહ્મ સાચો જન્મ આપનાર ગુરુને માતા પિતા કરતા પણ વધારે પૂજ્ય છે. કારણ કે પિતાથી પ્રાપ્ત થયેલ જીવન તો નષ્ટ થઈ જાય છે, પરંતુ બ્રહ્મરૂપ જન્મ કદી નષ્ટ થતો નથી. તેથી હે પર્વતરાજ, તસ્મે ન દ્રુહેત કૃતમસ્ય જાનન, આ શ્રુતિ સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મદાતા પરમ ગુરુ સાથે કદી દ્રોહ ન કરો. બ્રહ્મદાતા ગુરુ બધાથી શ્રેષ્ઠ છે. શિવજી રૂઠે તો ગુરુ ઉગારી લે છે, પરંતુ ગુરુ રૂઠે તો શિવ બચાવી નથી શકતા. તેથી હે પર્વતરાજ, તન મન વચન થી બધી રીતે સાવધાની રાખીને ગુરુને પ્રસન્ન કરવા જોઈએ, અન્યથા કૃતજ્ઞતાનો દોષ લાગે છે અને કૃતજ્ઞ માટે કોઈ પ્રાશ્ચિત નથી. પૂર્વકાળ વિશે અથર્વણ મુનિએ ઇન્દ્ર પાસે બ્રહ્મ વિદ્યાની યાચના કરી હતી. ઇન્દ્રે કહ્યું, વિદ્યા આપું છું, પણ તમે આ વિદ્યા બીજા કોઈને આપશો તો હું તમારું માથું કાપી નાખીશ. મુનિ એ માટે પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી અશ્વિની કુમારોએ મુનિ પાસે વિદ્યા માગી. ત્યારે મુનિએ કહ્યું, હું વિદ્યા આપું તો ઇન્દ્ર મારું માથું કાપી નાખશે. ત્યારે અશ્વિની કુમારોએ કહ્યું, ઇન્દ્ર માથું કાપી નાખશે તો અમે ફરી તે પાછું તે માથું જોડી આપશું. આમ કહેવાથી મુનિએ તેમને વિદ્યા આપી. ત્યારે ઇન્દ્રે મુનિનું માથું કાપી નાખ્યું. અશ્વિની કુમારોએ મુનિનું કપાઈ ગયેલું માથું જોડીને તે મુનિને જીવતા કરી દીધા હતા. આ રીતે ભારે પરિશ્રમથી પ્રાપ્ત થનારી બ્રહ્મ વિદ્યા જેને પ્રાપ્ત કરી છે તે ધન્ય છે અને તે જ કૃતકૃત્ય છે. અધ્યાય 36મો સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.